એક ભોજનમાં રુચિ પેદા થવા માટે જેમ આપણે અથાણું કે આદુ લેતા હોઈએ છીએ, એમાં પ્રવચનો જેટલા પણ છે એ માર્ગમાં પ્રવેશ અને મહાપ્રભુજીના ગ્રંથોને ઓર સારી રીતે સમજવામાં રુચિ પેદા થાય એટલું જ કાર્ય કરી શકે છે. કારણ કે પૂર્વાચાર્યોએ અતિશય પરિશ્રમ લઈને અઢળક સાહિત્ય, વિભિન્ન ભાવો છે એ શ્રી મહાપ્રભુજીના એક એક પદ અક્ષરોના સમજાવ્યા છે, એટલે આનાથી ઓડકાર ન આવી જવો જોઈએ. આ વસ્તુ છે એ રુચિને પેદા કરનારી છે, એમ કરી અને ઓર વધારે ગહન અધ્યયનની અંદર જિજ્ઞાસા પેદા કરનારું બને તો આ બધો આપણો તમારો એટલો સમય શક્તિ છે એનો પણ સદુપયોગ થયો ગણાશે. તો એવી આશા રાખીએ કે ફરી ફરીને આ ગ્રંથો છે એને આપણે જોતા રહીએ. એક વસ્તુ ખાસ સમજો, શરૂઆતમાં પણ તમને કહ્યું હતું કે સાંભળી લેવું એ માત્ર પર્યાપ્ત નથી, અધ્યયન છે એ ત્રણ સ્તરે થાય છે. એક ગુરુમુખથી અધ્યયન થાય છે એટલે શ્રોતાના રૂપમાં, બીજું સાંભળ્યું છે એને સમજવાના રૂપમાં જ્યારે આપણે સ્વયં ચિંતન કરી અને એનું રિવિઝન કરીએ છીએ ત્યારે એ બીજા સ્તરનું અધ્યયન છે, અને ત્રીજા સ્તરનું અધ્યયન છે જ્યારે આપણે એ વિષયને કોઈને સમજાવીએ. તો જ્યારે ખરું અધ્યયન છે એ ત્રીજા સ્તરે પૂર્ણ થાય છે. જ્યારે આપણે એમાં સફળ નથી થઈ શકતા, એટલે લોકો એમ કહે છે કે અમને સમજાય તો છે પણ અમે કહી નથી શકતા, આ વાત છે એ ખોટી છે. કેમ કે તમે કોઈ વખતે આ ત્રીજા સ્તરનું અધ્યયન કર્યું નથી, એનું નામ અધ્યાપન છે ભણાવવું, પરંતુ એ સ્વયં અધ્યયનનો એક પ્રકાર છે. જે દિવસે તમે એ કરી શકશો ત્યારે તમે ખરેખર અર્થમાં સમજશો. જે વખતે તમને સાંભળો છો ત્યારે તમારી બુદ્ધિ ઉપર કોઈ શ્રમ નથી, કોઈ જવાબદારી નથી, એટલે એક જાતની અસાવધાની કે પ્રમાદ શ્રોતાની અંદર હોય જ છે. જ્યારે તમે ઘરે જઈને ફુરસતમાં આ વિષયનું પુનરાવર્તન કરો છો તે વખતે તો કોઈ ભણાવનાર નથી, એટલે આશ્રય કોઈ નથી, તમે જ તમારો આશ્રય છો, તમારી સ્મૃતિ, તમારી બુદ્ધિશક્તિ એ જ તમારો આશ્રય છે. એમાં પરિશ્રમ કરો છો, એમાં ક્યાંક અટકો છો, ક્યાંક સમજાય છે, બે વખત ચાર વખત તમે એને ફરી ફરીને યાદ કરો છો, છૂટેલી વાત ફરી યાદ આવે અને થોડું વધારે સમજાય છે, એમ બે પાંચ વખત તમે સ્વયં અધ્યયન કરશો ત્યારે સાંભળેલામાંથી 50%, 25% જેની જેવી ધારણા શક્તિ તે અનુસાર સમજાશે. ખરેખરું ત્યારે સમજાશે કે જ્યારે તમે ભણેલું કોઈને ભણાવશો, અને તે વખતે જો તમારી ગાડી સડસડાટ ચાલી બ્રેક વગર તો સમજવું જોઈએ કે આ અધ્યયન હવે વ્યવસ્થિત અધ્યયન થયું. પૂર્ણ થયું કે ન થયું એમ આપણે નથી કહી શકતા, કેમ કે એ ચાલતી પ્રક્રિયા છે. જેટલી વખત તમે કોઈને ભણાવશો એટલું એના અંદરથી વિશેષ શ્રી મહાપ્રભુજી પ્રેરણા કરશે. આ તો ધાર્મિક વાત છે એની અલગ અલગ વસ્તુ છે, પણ કોઈ પણ લૌકિક વિષય એના અંદર પણ આ જ વસ્તુ છે કે શીખવાડનાર જેટલી વખત શીખવાડે છે એટલું એનો વિષય વધારે દ્રઢ બને છે, એમાં નવીનતા આવે છે, એમાં અલગ અલગ દૃષ્ટિકોણથી એ વિષય એના અનેક પાસાઓ એના સામે ખીલે છે. એટલે ત્રીજા સ્તરનું અધ્યયન બહુ જરૂરી છે. એ અધ્યયનની અપૂર્ણતા માટે જ આપણે આ પરીક્ષાનો અત્યારે ક્રમ રાખી રહ્યા છીએ કે આપણે બધું સમજી ગયા એમ કહીએ છીએ, પરંતુ એ શબ્દના અંદર એ સમજ આપણી પ્રસ્તુત નથી થઈ શકતી ત્યાં સુધી આપણા મગજમાં એ સિદ્ધાંતો હજી અસ્પષ્ટ છે. એકદમ નિર્ધારિત શબ્દમાં, નપા તુલેલા શબ્દોમાં આપણી સમજને જો આપણે પ્રસ્તુત કરી શકીએ તો એ આપણું અધ્યયન છે. આપણા માટે પણ એ સ્પષ્ટતા જરૂરી છે. સુપરિભાષિત એક વ્યાખ્યાની અંદર દરેક શબ્દ છે એની સ્પષ્ટતા આપણને થાય તો કેટલા વિચાર સ્પષ્ટ થઈ જાય. ક કમળનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ, આપણે જ્યારે ઘૂંટી ઘૂંટીને એક એક અક્ષરને સ્પષ્ટ કરીએ છીએ તે પછી આપણે શબ્દ કે વાક્યની રચના કેટલી સડસડાટ થાય છે. પછી તમને સ્તુતિ કરવી હોય તો સ્તુતિમાં પણ એ વાપરો, ગાળો આપવી હોય તો ગાળોમાં પણ ગણપતિનો ગ તમે વાપરી શકો છો, પણ એક વખત ગ તો સ્પષ્ટ થવો જોઈએ ને. એ ન થાય ને ગણપતિ માત્ર યાદ રહ્યું, એનાથી પછી ગના જેટલા યુનિવર્સલ એપ્લિકેશન છે એ આપણા અંદર સ્થિર નહીં થઈ શકે. એટલે સંપ્રદાયની અંદર જેટલા એના કન્સેપ્ટ છે, જેટલા મુખ્ય મુખ્ય સિદ્ધાંતો છે, એના પાસાઓ છે, એને સાંપ્રદાયિક પરિભાષાની અંદર આપણને સ્પષ્ટતાથી રજૂ કરતા આવડવું જોઈએ, તે પછી એની સૂક્ષ્મતાઓ છે એ આપણને સમજી શકાય છે. કેમ કે આ ક કમળનો ક, ખ ખડિયાનો ખ કરવા જેવી વસ્તુઓ છે, આમાં કોઈ બુદ્ધિના એપ્લિકેશનની જરૂર નથી. આ એક વખત પરિભાષાઓ સ્થિર થઈ જાય કે જ્યારે ભક્તિ શબ્દનો પ્રયોગ થાય છે ત્યારે એની આ પરિભાષામાં શબ્દ વપરાય છે, કેમ કે આ શબ્દ લોકમાં પણ વપરાય છે. જ્યારે સ્વરૂપ શબ્દ વપરાય છે કે કૃષ્ણ શબ્દ વપરાય છે ત્યારે સંપ્રદાયમાં એનો આ અર્થ છે, બ્રહ્મ શબ્દનો મતલબ આ થાય છે, સંબંધ આને કહેવાય છે, અન્ય આશ્રયમાં અન્ય આને કહેવાય, આશ્રયની પરિભાષા આ છે, સમર્પણની અંદર સમ ઉપસર્ગનો શું અર્થ છે, અર્પણનો શું અર્થ છે, સમર્પણ શબ્દનો અખંડ શું અર્થ છે, આ બધી વસ્તુઓનો પોતપોતાના સુપરિભાષિત અર્થો છે. એ જ્યારે એક વખત આપણના મનમાં સ્થિર થાય પછી એનાથી બનેલા વાક્ય, એનાથી બનેલી એક પ્રણાલી છે એને આપણે ઓર વધારે સારી રીતે સમજી શકીએ. એટલે પરીક્ષા આપવામાં કદી પણ સંકોચ કે ભયનો અનુભવ નહીં કરતા, એ આપણું અધ્યયન કેટલું દૃઢ થયું છે એને ચકાસવાનું એક થર્મોમીટર છે. તો જે માણસ થર્મોમીટર લગાવવામાં સંકોચ કરે તો એનું ટેમ્પરેચર કેટલું છે ખબર ન પડી શકે, અને એ સ્થિતિમાં એને કેટલા ઉપચારની જરૂર છે એ કેમ નક્કી થઈ શકશે. એટલે આ એક ત્રીજા પક્ષની ઉપેક્ષા કદી પણ નહીં કરતા, શ્રોતા નહીં બની રહેતા, વક્તા બનવાનો નિરંતર પ્રયાસ કરો. એટલે જ્યારે પણ કોઈ બોલતું હોય ને તો એમ તમને એમ થવું જોઈએ કે આ વધારે પડતું બોલે છે, મને બોલવા મળે તો સારું. એવી વિવક્ષા અંદરથી પેદા થાય તો સમજવું કે આ કંઈક અંદર ઉતર્યું છે, અને જો એ વિવક્ષા એટલે બોલવાની ઈચ્છા જો પેદા નથી થઈ રહી તો સમજવાનું કે આપણું અંદર ખાલી છે. ઉછળવું જોઈએ, થોડું પાણી પડે તો ઉછળે ને, એમ અંદર થોડું આવ્યું હોય તો એ ઉછળવું જોઈએ, જો નથી ઉછળી રહ્યું તો આપણે અંદરથી ખાલી છીએ. એવું અધ્યયન નહીં કરતા. આ સંપ્રદાયનું બહુ દુર્ભાગ્ય છે. આખી ભારતીય સંસ્કૃતિ કલ્ચર અત્યારે એવી વિચિત્ર દિશા ઉપર જઈ રહી છે કે જેની અંદર જેટલું પડે છે એટલું બધું માર નીકળી જાય છે, અંદર કંઈ રહેતું જ નથી. આ કેવું શ્રવણ આપણે કરી રહ્યા છીએ, આ કેવી કથાઓ સાંભળી રહ્યા છીએ કે જે કથા રામેશ્વરથી કાશ્મીર સુધી અને કચ્છથી જગન્નાથપુરી સુધી લોકો હડિયાપટ્ટી કરી રહ્યા છે સાંભળવા માટે, પણ સાલાઓ તોય એક આચરણની અંદર એક વસ્તુ આવી નથી શકતી ને કોઈ વિચારની સ્પષ્ટતા થતી નથી. આ કેવું શ્રવણ છે? આટલું બધું શ્રવણની જરૂર નથી. શ્રવણ થોડું કરીને ચિંતન વધારે કરો, કીર્તન વધારે કરો તો આપોઆપ અંદર સ્થિરતા આવશે. પછી થોડું શ્રવણ કરશો તો પણ ઘણું બધું પ્રાપ્ત થઈ જશે. એટલે એ પ્રક્રિયાને આપણે સુધારવી જોઈએ. એટલા બધા આળસુ ન બનો. કાન ખુલ્લા છે એને બંધ નથી કરી શકાતા, સાંભળી લો તમે, પણ પછી જીભનો પણ કંઈક ઉપયોગ કરો. ભગવાને બુદ્ધિ આપી છે એનો પણ આપણે થોડો ઉપયોગ કરીએ. એટલે જે આવેલું છે એને મેન્યુપ્યુલેટ કરીએ, એને આપણે દ્વિગુણિત કરીએ, કોઈની સાથે એની ચર્ચા કરીએ તો એ અધ્યયન છે એ સફળ થશે. અહીંયા આપણે આ ગ્રંથને વિરામ આપીએ છીએ. જેમને કાલે થોડું વિલંબ થઈ ગયું હતું એટલે ઘરે પહોંચવામાં કેટલાક લોકોને તકલીફ પડી હશે, પણ આજે આપણે સમયસર 9:30 પૂરું કરી શકીશું. વિરામ પછી આપણે ભક્તિવર્ધિની ગ્રંથ છે એની ચર્ચા કરીશું. તો અહીંયા આપણે વિરામ લઈએ. તો અહીંયા આગળ વિષ્ણુ શબ્દના બદલે કૃષ્ણ શબ્દ, એટલે વિષ્ણુ શબ્દ વાપરવાનો શું તાત્પર્ય મહાપ્રભુજીનો હશે? જો વ્યાખ્યાકારને આપણે જોઈ લઈએ, કન્સલ્ટ કરી લઈએ એટલે વધારે સ્પષ્ટ થઈ જશે. વૈષ્ણવ શાંતિ રાખો પ્લીઝ. ચંદ્રકાંતભાઈનો પ્રશ્ન એ હતો કે આ ચેન્જ કરી શકે છે. અચ્છા, ચોથા શ્લોકમાં સત્ય સંકલ્પ તો વિષ્ણુ હું એમ વિષ્ણુ શબ્દનો પ્રયોગ છે મહાપ્રભુજીએ કર્યો છે, એનો શું કારણ છે? તો વ્યાખ્યાકારો આમાં જે જે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે આપણે જોઈ શકીએ. વિષ્ણુ એમાં શ્રી ગોકુલનાથજી અર્થ કરી રહ્યા છે બાહ્યાભ્યંતર ભેદે ન રસવ્યાપ્ત. વિષ્ણુ શબ્દનો એક સીધો સરળ અર્થ છે જે વ્યાપક છે, તે વિષ્ણુનો અર્થ થાય છે વ્યાપક. અહીંયા પ્રભુના સંબંધમાં જ્યારે વિષ્ણુ શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે એટલે કૃષ્ણ માટે વિષ્ણુ શબ્દ વપરાઈ રહ્યો છે, ત્યારે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે બાહ્ય અને આંતર બંનેમાં જે ભક્તિરસના રૂપમાં ભરેલા છે એવા ભગવાન. તો કેમ કે પ્રસંગ અહીંયા એવો છે કે અન્યથા ગતિ ભગવાન નહીં કરે, તો અન્યથા ગતિ નહીં કરે તે વખતે પ્રભુના બીજા પણ નામો છે એને આપણે વિચારી શકીએ છીએ, પરંતુ પ્રસંગોચિત નામ શ્રી મહાપ્રભુજી અહીંયા વિષ્ણુ માની રહ્યા છે. એટલે અહીંયા એનો અર્થ શ્રી ગોકુલનાથજી કહી રહ્યા છે કે જે વ્યાપ્ત છે તે. સાથે સાથે આમાં એક સંકેત એ પણ છે, અચ્છા એક રહી ગયો ને, કે ભગવાનની વ્યાપકતા એવી છે કે જે વ્યાપકતાથી કોઈ પણ છટકી શકે એમ નથી. એટલે કોઈ વ્યક્તિ એમ કહે કે હું ભાગી જઈશ, તમે મને નહીં પકડી શકો, તો જે વ્યાપક ન હોય એના માટે તો એ શક્ય બને, પણ જે વ્યાપક હોય એનાથી કોણ છટકી શકે. તેવી જ રીતે કોઈનાથી આપણે નારાજ થઈ અને એને આપણે કાઢી મૂકીએ તો આપણા ઘરમાંથી કાઢી મૂકીએ, કોઈ અપરાધ કરે એને આપણે એના ઘરમાંથી ઉપાડીને જેલમાં પૂરી દઈએ તો એને પોતાના સ્થાનમાંથી ચ્યુતિ કોઈ થઈ છે એવો અહેસાસ થાય. પણ ભારતમાં કોઈનો અપરાધ થયો હોય, ભારતીય કાનૂન એને સજા આપે તો ભારતમાંથી તો બહાર નહીં કાઢી શકે ને એને. ભારત એવો વ્યાપક છે કે એ કાનૂન એ દેશની અંદર એનો ભંગ થયો અને કોઈને સજા આપે તો પણ ભારતમાંથી બહાર એને કાઢી નહીં શકે. આંદામાન નિકોબાર મૂકી દેશે કાળા પાણીની સજા તો પણ એ છે તો ભારત. તો વ્યાપકતા એવું છે પ્રભુનો ગુણ, એ વ્યાપકતાને અનુલક્ષીને અહીંયા કહી રહ્યા છે કે ભગવાન અન્યથા ગતિ કોઈ પણ જીવની કરી નથી શકતા. કેમ કે આસુરી જીવ પણ અંતે તો ભગવાનમાં જ જઈને એને વિલીન થવાના છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે લયઃ સર્વ સુખાવહ. આમ તો ભગવાન લીલાભેદથી પુષ્ટિ જીવોને મર્યાદા જીવોને પહેલે પોતાના સ્વરૂપની અંદર પ્રાપ્ત કરાવે છે યથાયોગ્ય અધિકાર પ્રમાણે, પણ જ્યારે વિલય થાય છે ત્યારે તો ભગવાન કોઈ પણ જાતના જળ અને જીવનો પણ ભેદ ભૂલીને આખરે બધું ભગવાનમાં જ સમાવાનું છે. એટલે જ્યારે લય છે એ બધાને સુખ કરનારું છે. એ રીતે અહીંયા વિષ્ણુ શબ્દ છે વ્યાપકતાના અર્થમાં છે, અને પ્રભુના એ પક્ષને અહીંયા હાઇલાઇટ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ સત્ય સંકલ્પ તો વિષ્ણુ એમ કહ્યું છે. એક પ્રશ્ન આવ્યો હતો મારાથી છૂટી ગયો. અંતઃકરણ ચાર વસ્તુનું બનેલું છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. આ ચારેના દેવ ચંદ્ર બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, સૌના નિયામક પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. હવે શ્રી કૃષ્ણ નિજસેવકની રક્ષા કરે છે એવું આપણે માનીએ છીએ, તો પછી શ્રી કૃષ્ણ રક્ષક હોવા છતાં સેવક બનેલો જીવ અહંતા મમતાના ચક્કરમાં ફસાય છે તેનું કારણ શું? એ આપણે જોઈ ગયા જીવની ઉત્પત્તિના પ્રકારમાં કે ભગવાન ક્રીડા કરવા ઈચ્છે છે એટલે જીવોના અંદર બુદ્ધિ ઉપર વ્યામોહિકા માયાનું આવરણ લાવે છે, એ પ્રભુની જ ક્રીડા છે. એટલે ભગવાનની જે વ્યામોહિકા શક્તિ છે એના પ્રભાવથી જીવ અહંતા મમતાના ચક્કરમાં ફસાય છે. હા, એ લીલાનો એક ભાગ છે ને. આપણે જેમ રમતા હોઈએ તે વખતે કોઈના આંખ ઉપર પાટો બાંધી દઈએ તો એ જે પ્રણાલી છે એ આપણી ઈચ્છાથી પેદા થયેલી છે. મહાપ્રભુજીને બી જે આજ્ઞા થઈ અને એમને જે આ અંતકરણ પ્રબોધ ગ્રંથ લખવો પડ્યો તો શું અર્થમાં આપણે મૂલવણી કરી શકીએ ખરા? એ પ્રભુની રક્ષણ રક્ષકના ક્ષેત્રમાંથી બહાર છે એવું કંઈક આપણે વિચારી શકીએ ખરા? એની એ આ અર્થમાં મૂલવણી કરી શકાય ખરી? હું સમજો નહીં પાડો તમારો પ્રશ્ન ફરીથી. એટલે શ્રી મહાપ્રભુજીને ઉપર આપણે આ વાતને લાગુ કરવાની એ અર્થમાં? હા, શું શ્રી ફરીથી જ અમે જરાક મારો પ્રશ્ન એવો છે, શ્રી એક રીતે જોઈએ તો શ્રી મહાપ્રભુજી જેવાથી પણ શ્રી કૃષ્ણનું તેમની સર્વસ્વ હોવા છતાં પણ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ ગયું. શ્રી કૃષ્ણ એ સ્થિતિ ઉદ્ભવ પણ તો રોકી શકે ના હોત. હા હા, પ્રભુ તો સર્વસમર્થ છે, એટલે કંઈ પણ કરવા કે થતું અટકાવવામાં સમર્થ છે. પણ લીલા કરવી છે ત્યારે તો કોઈક જાતનો આવો છેડખાની અને એ જાતના દોષ, એમાંથી મુક્તિ, એનું જ તો નામ લીલા છે ને. તો એ તો પ્રભુ કરવા ઈચ્છી જ રહ્યા છે. એટલે ભગવદ્ ઈચ્છાથી શ્રી મહાપ્રભુજી દ્વારા આજ્ઞાનું ઉલ્લંઘન થયું અને પશ્ચાતાપ થયો અને ફરીથી ભગવદ્ આજ્ઞાના પાલનમાં તત્પરતા થઈ. એ લીલા આપણા માટે પ્રેરણારૂપ બની ગઈ. અહંકાર અને આપણા સ્વમાં તફાવત શું? એકંદરે આપણે જ્યારે પણ અહમ શબ્દનો, હું કે મેં આ શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે આપણા સ્વને બતાવીએ છીએ. પરંતુ એ સ્વ જે છે એ